વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ નવમો સર્ગ. સીતાનો શ્રીરામને નિરપરાધ પ્રાણીઓને ન મારવા અને અહિંસા ધર્મનું પાલન કરવા માટે અનુરોધ. સુતીક્ષ્ણની આજ્ઞા લઈને વન તરફ પ્રસ્થાન કરી ચૂકેલા પોતાના સ્વામી શ્રી રઘુકુળનંદન શ્રીરામને સીતા સ્નેહભરી મધુરવાણીમાં આમ કહ્યું, આર્યપુત્ર, જો કે તમે મહાન પુરુષ છો તો પણ અત્યંત સૂક્ષ્મ રૂપે વિચાર કરતાં તમે અધર્મને પ્રાપ્ત થઈ રહ્યા છો. જ્યારે કામજનિત વ્યસનથી તમે તદ્દન મુક્ત છો ત્યારે અહીં અધર્મથી પણ બચી શકો છો. આ સંસારમાં કામથી ઉત્પન્ન થનારા ત્રણ જ વ્યસન હોય છે. મિથ્યા ભાષણ બહુ મોટું વ્યસન છે, પરંતુ એનાથી પણ ભારે વ્યસન બે બીજા છે, પરસ્ત્રીગમન અને શત્રુતા વિના જ બીજા પ્રત્યે કુક્રૂર વ્યવહાર. રઘુનંદન, આમનામાંથી મિથ્યા ભાષણરૂપ વ્યસન ન તો કદી આપનામાં આવ્યું છે કે ન આગળ આવશે. પરસ્ત્રી વિશેની અભિલાષા તો આપને થઈ જ કઈ રીતે શકે? નરેન્દ્ર, ધર્મનો નાશ કરનારી આ નિંદિત ઈચ્છા ન આપના મનમાં કદી થઈ હતી, ન છે અને ન ભવિષ્યમાં કદી થવાની સંભાવના છે. રાજકુમાર શ્રીરામ, આ દોષ તો આપના મનમાં પણ કદી ઉદિત થયો નથી, પછી વાણી અને ક્રિયામાં કઈ રીતે આવી શકે? આપ સદા પોતાની ધર્મપત્નીમાં અનુરક્ત રહેનારા, ધર્મનિષ્ઠ, સત્યપ્રતિજ્ઞ તથા પિતાની આજ્ઞાનું પાલન કરનારા છો. આપનામાં ધર્મ અને સત્ય બંને સ્થિત છે, આપનામાં જ સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે. મહાબાહુ, જે લોકો જીતેન્દ્રિય છે એ હંમેશા સત્ય અને ધર્મને પૂર્ણ રૂપે ધારણ કરી શકે છે. શુભદર્શી મહાપુરુષ, આપની જીતેન્દ્રિયતાને હું સારી પેઠે જાણું છું, તેથી મને વિશ્વાસ છે કે આપનામાં પૂર્વોક્ત બંને દોષ કદાપી રહી શકે તેમ નથી પરંતુ બીજાના પ્રાણીઓની હિંસારૂપ જે આ ત્રીજો ભયંકર દોષ છે એને લોકો મોહવશ કોઈપણ પ્રકારના વેર વિરોધ વિના પણ કરતા હોય છે, એ જ દોષ આપની સામે પણ ઉપસ્થિત છે. વીર, આપે દંડકરણ્ય નિવાસી ઋષિઓની રક્ષા માટે યુદ્ધમાં રાક્ષસોનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે, તેથી જ આપ ભાઈની સાથે ધનુષ્ય બાણ લઈને દંડકરણ્ય નામે વિખ્યાત વન તરફ જઈ રહ્યા છો. તેથી આપને આ ઘોર કર્મ માટે જતા જોઈને મારું ચિત્ત ચિંતાથી વ્યાકુળ થઈ ઉઠ્યું છે. આપના પ્રતિજ્ઞા પાલનરૂપ વ્રતનો વિચાર કરીને હું હંમેશા એ જ વિચાર કરું છું કે આપનું કલ્યાણ કઈ રીતે થાય. વીર, અત્યારે આપનું દંડાગરણમાં જવું મને રૂચતું નથી, એનું શું કારણ છે હું એ જણાવું છું, તમે મારા મોઢે સાંભળો. આપ હાથમાં ધનુષ બાણ લઈને પોતાના ભાઈની સાથે વનમાં આવ્યા છો. સંભવ છે સઘળા વનચારી રાક્ષસોને જોઈને કદાચ આપ એમના પર પોતાના બાણોનો પ્રયોગ કરી બેસો. જેમ અગ્નિની પાસે રાખેલા ઈંધણ એના તેજરૂપી બળને અત્યંત ઉદ્દીપ્ત કરી દે છે, એ જ રીતે જ્યાં ક્ષત્રિયોની પાસે ધનુષ્ય હોય તો એમના બળ અને પરાક્રમને જગાડી દે છે. મહાબાહુ, પૂર્વકાળની વાત છે, કોઈ પવિત્ર વનમાં જ્યાં હરણ અને પક્ષીઓ બહુ આનંદપૂર્વક રહેતા હતા ત્યાં એક સત્યવાદી અને પવિત્ર તપસ્વી નિવાસ કરતા હતા. એમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે સચિપતિ ઇન્દ્ર કોઈ યોદ્ધાના રૂપમાં હાથમાં તલવાર લઈને એમના આશ્રમે આવ્યા. એમણે મુનિના આશ્રમમાં પોતાની ઉત્તમ તલવાર મૂકી દીધી. પવિત્ર તપસ્યા કરી રહેલા એ મુનિને અનામત તરીકે તલવાર આપી દીધી. એ શસ્ત્ર પ્રાપ્ત થતાં એ મુનિ એની રક્ષામાં લાગી ગયા. તેઓ પોતાના વિશ્વાસની રક્ષા માટે વનમાં જતા ત્યારે પણ તલવારને સાથે રાખતા હતા. અનામતની રક્ષામાં તત્પર રહેનારા મુનિ ફળમૂળ લાવવા માટે જ્યાં પણ જતા એ તલવારને સાથે લીધા વિના જતા ન હતા. તપ જ જેમનું ધન હતું એ મુનિએ દરરોજ શસ્ત્ર રાખવાને કારણે ક્રમશઃ તપસ્યાનો નિશ્ચય છોડીને પોતાની બુદ્ધિને ક્રૂર બનાવી દીધી. પછી તો અધર્મે એમને આકર્ષિત કરી દીધા. એ મુનિ પ્રમાદવશ ઘોર કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા અને શસ્ત્રના સહવાસથી એમને નરકમાં જવું પડ્યું. આ રીતે શસ્ત્રનો સંયોગ થવાને કારણે પૂર્વકાળમાં એ તપસ્વી મુનિને આવી દુર્દશા ભોગવવી પડી, જેમ અગ્નિનો સંયોગ ઇંધણને બાળવાનું કારણ હોય છે, એ જ રીતે શસ્ત્રનો સંયોગ શસ્ત્રધારીના હૃદયમાં વિકારનું મૂળ કહ્યો છે. મારા મનમાં આપના પ્રત્યે જે સ્નેહ અને વિશેષ આદર છે એના કારણે હું આપને પ્રાચીન ઘટનાની યાદ અપાવું છું, તથા બોધ પણ આપું છું કે આપે ધનુષ્ય લઈને કોઈ રીતે વેર વિના જ દંડકારણ્યના રાક્ષસના વધનો વિચાર કરવો ન જોઈએ. વીરવર, અપરાધ વિના કોઈને મારો સંસારના લોકોને યોગ્ય નહીં લાગે. પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા ક્ષત્રિય વીરો માટે વનમાં ધનુષ્ય રાખવાનું એટલું જ પ્રયોજન છે કે સંકટમાં પડેલા પ્રાણીઓની રક્ષા કરે. ક્યાં શસ્ત્ર ધારણ અને ક્યાં વનવાસ, ક્યાં ક્ષત્રિયનું હિંસામય કઠોર કર્મ અને ક્યાં બધા પ્રાણીઓ પર દયા કરવારૂપી તપ, આ પરસ્પર વિરોધી દેખાય છે. તેથી આપણે દેશ ધર્મનો જ અનાદર કરવો જોઈએ. અત્યારે આપણે તપવન રૂપી દેશમાં રહીએ છીએ, તેથી અહીંના અહિંસામય ધર્મનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય છે. માત્ર શત્રુનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ કુપણ પુરુષોની જેમ કલુષિત થઈ જાય છે. તેથી આપ અયોધ્યા ગયા પછી જ શાસ્ત્ર ધર્મનું અનુષ્ઠાન કરજો. રાજ્યનો ત્યાગ કરીને વનમાં આવી ગયા પછી જો આપ મુનિવૃત્તિ અનુસાર જ રહો તો એનાથી મારા સાસુ અને સસરાને અક્ષય પ્રસન્નતા થશે. ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે, ધર્મથી સુખ મળે છે અને ધર્મથી મનુષ્યને અભિષ્ટની પ્રાપ્તિ થાય છે. આ સંસારમાં ધર્મ જ સાર છે. ચતુર માણસો વાનપ્રસ્થને યોગ્ય એવા જુદા જુદા નિયમો દ્વારા પોતાના શરીરને ક્ષીણ કરીને ધર્મનું સંપાદન કરે છે, જેમ કે સુખદાયક સાધનથી સુખના હેતુ એવા ધર્મની પ્રાપ્તિ થતી નથી. સૌમ્ય, દરરોજ શુદ્ધ ચિત્તના થઈને તપોવનમાં ધર્મ અનુષ્ઠાન કરો. ત્રિલોકમાં જે કાંઈ પણ છે આપને તો એ બધું યથાર્થ રૂપે વિદિત જ છે. મેં સ્ત્રીઓની સ્વાભાવિક ચપળતાના કારણે જ આપની સેવામાં આ વાતો નિવેદિત કરી છે. વાસ્તવમાં આપને ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે? આપ આ વિશે પોતાના નાના ભાઈને સાથે બુદ્ધિપૂર્વક વિચાર કરી લો, પછી આપને જે યોગ્ય લાગે એ જ તરત કરો. આ રીતે વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં નવમો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.